જય રાધા ગોવિંદ રાધા ગોવિંદ રાધે ગોવિંદ રાધા ગોવિંદ રુકો સ્વામી પ્રાણ ધન હે રુકો સ્વામી જય રાધા ગોવિંદ રાધા ગોવિંદ રાધે ગોવિંદ રાધા જય રાધા મદન મોહન રાધા મદન મોહન રાધે જય મદન મોહન રાધા સનાતન પ્રાણ ધન હે સનાતન પ્રાણ રાધા મદન મોહન રાધા મદન મોહન રાહે જય જય રાધા દામોદર રાધા દામોદર રાહે સ્વામી પ્રાણ ધન હે જીગો સ્વામી જય રાધા દામોદર રાધા દામોદર રાધે જય રાધા રામન રાધા રામન રાધે ગોપાલ ભક્ત પ્રાણ ધન હે ગોપાલ ભક્ત પ્રાણ જય રાધા રામન રાધા રામન રાધે જય રાધા ગોપીનાથ રાધા ગોપીનાથ રાધે જય રાધા ગોપીનાથ મધુ પંડિત પ્રાણ ધન હે રાધા ગોપીનાથ રાધા ગોપીનાથ રાધે જય રાધા શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધે શ્યામાનંદે પ્રાણ ધન હે જય રાધા શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધે જય રાધા ગોકુલાનંદ રાધા ગોકુલાનંદ રાધે લોકનાથ પ્રાણ જય રાધા ગોકુલાનંદ રાધા ગોકુલાનંદ રાધે જય રાધા ગિરિધારી રાધા ગિરિધારી રાધે રઘુનાથ પ્રાણ ધન હે જય રાધા ગિરિધારી રાધા ગિરિધારી રાધે જય રાધે